श्री पद्म पुराण उत्तरखंड अध्याय 94। मार्कंडेय जी नो जन्म भगवान शिव की आराधना थी अमरत्व की प्राप्ति तथा मृत्युंजय स्त्रोत्र वर्णन वशिष्ठ जी कहे छे। हे राजन, महामना मृकंडु मुनि विधिपूर्वक माताओना अर्धदेहिक संस्कार करीने दीर्घकाल सुधी काशीमां ज निवास कर्यो। भगवान शंकरना प्रसादथी तेमनी धर्मपत्नी मरुद्वतीना गर्भथी एक महातेजस्वी पुत्र उत्पन्न थयो, जेनी मार्कंडेयजीना नामे प्रसिद्धि थई। श्रीमान मार्कंडेय मुनिए तपस्या द्वारा भगवान शिवनी आराधना करीने तेमनी पासेथी दीर्घायु बनीने पोतानी आँखोथी अनेक वार प्रलयनुं दृश्य जोयुं। દિલીપે પૂછ્યું, એ મુનિવર, તમે પહેલાં એમ કહ્યું હતું કે મૃકંડુ મુનિને મૃદવતીથી કોઈ સંતાન ન હતું, પછી ભગવાન શિવના પ્રસાદથી તેમણે કઈ રીતે પુત્ર પ્રાપ્ત કર્યો તથા તે પુત્ર શંકરજીના પ્રસાદથી કઈ રીતે દીર્ઘાયુ થયો? આ બધી વાતો હું વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું, તમે કહેવાની કૃપા કરો। વશિષ્ઠજીએ કહ્યું, હે રાજન, સાંભળો, હું માર્કંડેયજીના જન્મનો વૃતાંત કહું છું। મહામુનિ મૃકંડુને કોઈ સંતાન ન હતું, તેથી તેમણે પોતાની પત્નીની સાથે તપસ્યા અને નિયમોનું પાલન કરતા રહીને ભગવાન શંકરને સંતુષ્ટ કર્યા। સંતુષ્ટ થવાથી પિનાકધારી શિવે પત્ની સહિત મુનિને કહ્યું, મુને, મારી પાસે કોઈ વરદાન માગો। ત્યારે મુનિએ વરદાન માગ્યું, હે પરમેશ્વર, તમે મારા સ્તવનથી સંતુષ્ટ છો, તેથી હું તમારી પાસે એક પુત્ર માગું છું। હે મહેશ્વર, મને આજ સુધી કોઈ સંતાન નથી। ભગવાન શંકર બોલ્યા, હે મુનિ, શું તમે ઉત્તમ ગુણોથી હીન ચિરંજીવી પુત્ર ઈચ્છો છો કે માત્ર 16 વર્ષની આયુવાળો એક જ ગુણવાન અને સર્વજ્ઞ પુત્રની ઈચ્છા રાખો છો? તેમના પ્રમાણે પૂછવાથી ધર્માત્મા મૃકંડુએ કહ્યું, હે જગદીશ્વર, હું ગુણહીન પુત્ર ઈચ્છતો નથી, તેની ઉંમર ઓછી જ કેમ ન હોય, તે સર્વજ્ઞ હોવો જોઈએ। ભગવાન શંકર બોલ્યા, સારું, તો તમને 16 વર્ષના આયુષ્યનો પુત્ર પ્રાપ્ત થશે, જે પરમ ધાર્મિક સર્વજ્ઞ ગુણવાન સંસારમાં યશસ્વી અને જ્ઞાન નિધિ હશે। આમ કહીને ભગવાન શિવ અંતર ધ્યાન થઈ ગયા અને મુનિવર મૃકંડુ ઈચ્છિત વરદાન મેળવીને પ્રસન્ન થઈ પોતાના આશ્રમમાં પાછા આવ્યા। પોતાની પત્ની ઘણા સમય પછી ગર્ભવતી થઈ। મુનિએ વિધિપૂર્વક ગર્ભાધાન સંસ્કાર કર્યા હતા, ત્યાર પછી ગર્ભસ્થ બાળકમાં ચેષ્ટા ઉત્પન્ન થતા પહેલા પુરુષની વૃદ્ધિ માટે તેમણે કોઈ શુભ દિવસે ગૃહસૂત્રોમાં બતાવેલી વિધિ અનુસાર સારી રીતે પુંસવન સંસ્કાર કર્યા। જ્યારે 8મો મહિનો આવ્યો ત્યારે સંસ્કાર કર્મોના જ્ઞાતા તે મુનીશ્વરે ગર્ભના રૂપની સમૃદ્ધિ અને સુખપૂર્વક સંતાનની ઉત્પત્તિ થવા માટે સિમંતો નયન સંસ્કાર કર્યા। યથા સમય મરુદ્વતીના ગર્ભથી સૂર્ય જેવા તેજસ્વી પુત્રનો જન્મ થયો। તે સમયે દેવતાઓની દુદુંબીઓ વાગવા લાગી, સંપૂર્ણ દિશાઓ સ્વચ્છ થઈ ગઈ અને બધી બાજુથી પ્રાણીઓને તૃપ્ત કરનારી વાણી સંભળાવા લાગી। બાળકની શાંતિ માટે વેદવ્યાસ મુનિ પણ મૃકંડુજીના આશ્રમ પર પધાર્યા। સાક્ષાત મહામુનિ વેદવ્યાસજીએ બાળકના જાતકર્મ સંસ્કાર કરાવ્યા। ત્યાર પછી વિવિધ પ્રકારના વેદોક્ત મંત્રો અને આશીર્વાદોથી અભિનંદન કરીને મુનિઓએ બાળકની રક્ષાનો શાસ્ત્રીય ઉપાય કર્યો। પછી મૃકંડુ મુનિ દ્વારા પૂજિત થઈને તે બધા સિધાવી ગયા। તે સમયે નગર અને પ્રાંતના લોકો હર્ષપૂર્વક પરસ્પર કહેતા હતા, અહો, આ બાળકનો અદ્ભુત રૂપ છે, અદ્ભુત તેજ છે અને બધા અંગોના લક્ષણ પણ અદ્ભુત છે। મરુદ્વતીના સૌભાગ્યથી સાક્ષાત ભગવાન શંકર જ આ બાળક રૂપે પ્રગટ થયા છે। આ કેટલા આશ્ચર્યની વાત છે! 4થા મહિને પિતા પુત્રને ઘરની બહાર લઈ આવ્યા, 6ઠા મહિને તેને અન્ન પ્રાશન કરાવ્યું, પછી 2.5 વર્ષની અવસ્થામાં ચૂડાકર્મ કરીને શ્રવણ નક્ષત્રમાં કર્ણવેદ કરાવ્યો। ત્યારબાદ કર્મોના જ્ઞાતા મૃકંડ મુનિએ બાળકના બ્રહ્મ તેજની વૃદ્ધિ માટે 5મા વર્ષે યજ્ઞોપવિત આપી દીધું। પછી ઉપાકર્મ કરીને વિદ્વાન મુનિએ બાળકને વેદ ભણાવ્યા। તેના અંગ ઉપાંગ પદ અને ક્રમ સહિત સંપૂર્ણ વેદોનું વિધિપૂર્વક અધ્યયન કર્યું. તે બાળક બહુ શક્તિશાળી હતો. ગુરુ તો તેના સાક્ષી માત્ર હતા. તેણે વિનય આદિ ગુણોને પ્રગટ કરતા ગુરુમુખથી સમસ્ત વિદ્યાઓને ગ્રહણ કરી તે ભિક્ષાના અન્નથી જીવન નિર્વાહ કરતો રહીને દરરોજ માતા પિતાની સેવામાં સંલગ્ન રહેતો હતો. બુદ્ધિમાન માર્કેન્ડની આયુનું 16મું વર્ષ પ્રારંભ થતાં મૃકંડ મુનિનું હૃદય શોક સંતપ્ત થઈ ગયું. તેમની બધી ઇન્દ્રિયોમાં વ્યાકુળતા છવાઈ ગઈ. તેઓ દીનતાપૂર્વક વિલાપ કરવા લાગ્યા. માર્કંડેએ પિતાને અતિ દુઃખી જોઈને પૂછ્યું, તાત, તમારા શોક મોહનું કારણ શું છે? માર્કંડેયના મધુર વચન સાંભળીને મૃકંડીએ પોતાના શોકની યુક્તિપૂર્વક વાત કહી. મૃકંડુ બોલ્યા, બેટા, પિનાકધારી ભગવાન શંકરે તમને 16 વર્ષનું આયુષ્ય આપ્યું છે. તેની સમાપ્તિનો સમય હવે આવી પહોંચ્યો છે. તેથી હું દુઃખી છું. પિતાજીની આ વાત સાંભળીને માર્કંડેએ કહ્યું, પિતાજી, તમે મારા માટે કદાપી શોક કરશો નહીં. હું એવો યત્ન કરીશ જેથી અમર થઈ જાઉં. મહાદેવજી સૌને મનોવાંછિત વસ્તુ પ્રદાન કરવાવાળા અને કલ્યાણ સ્વરૂપ છે. તેઓ મૃત્યુને જીતનારા, વિકરાળ નેત્રધારી, ધર્મ સર્વજ્ઞ સત્પુરુષોને બધું જ આપવાવાળા, કાળના પણ કાળ, મહાકાળ રૂપ અને કાલકૂટ વિષનું ભક્ષણ કરવાવાળા છે. હું તેમની આરાધના કરીને અમરત્વ પ્રાપ્ત કરીશ. પુત્રની આ વાત સાંભળીને માતા પિતાને બહુ હર્ષ થયો. તેમણે શોકનો ત્યાગ કરીને પ્રસન્નતાપૂર્વક કહ્યું, બેટા, તમે અમારા બંનેના શોકને નષ્ટ કરવા માટે ભગવાન મૃત્યુંજયની આરાધના રૂપ મહાન ઉપાયનું પ્રતિપાદન કર્યું છે. તાત, તમે તેમના શરણે જાઓ, તેમનાથી વધીને બીજો કોઈ હિતેશી નથી. જે વાત મનની કલ્પનામાં પણ આવતી નથી તેને પણ ભગવાન શંકર સિદ્ધ કરી દે છે. તેઓ કાળનો પણ સંહાર કરવાવાળા છે. બેટા, શું તમે સાંભળ્યું નથી કે પૂર્વકાળમાં કાળપાશમાં બંધાયેલા શ્વેત કેતુની મહાદેવજીએ કઈ રીતે રક્ષા કરી હતી? તેમણે જ સમુદ્ર મંથનથી પ્રગટ થયેલા પ્રલય કાળના અગ્નિ સમાન ભયંકર હળાહળ વિષનું પાન કરીને ત્રણેય લોકની રક્ષા કરી હતી. જેણે ત્રણેય લોકની સંપત્તિ હડપ કરી લીધી હતી તે મહાન અભિમાની જલંધરને પોતાના ચરણોના અંગુષ્ઠ રેખાથી પ્રગટ થયેલા ચક્ર દ્વારા મોતને ઘાટ ઉતારી દીધો હતો. એ તેજ ભગવાન દુર્જટી છે, જેમણે ભગવાન વિષ્ણુને બાણ બનાવીને એક જ બાણના પ્રહારથી ઉત્પન્ન થયેલી આગના જ્વાળાઓમાં દૈત્યોના ત્રણેય પુરોને ફૂંકી માર્યા હતા. અંધકાસુર ત્રણેય લોકનું ઐશ્વર્ય મેળવીને વિવેક શૂન્ય થઈ ગયો હતો. પરંતુ તેને પણ મહાદેવજીએ પોતાના ત્રિશુળની અણી પર રાખીને 10,000 વર્ષો સુધી સૂર્યના કિરણોમાં સૂકવી નાખ્યો. કેવળ દ્રષ્ટિ માત્રથી ત્રણેય લોકને જીતી લેનારા પ્રબળ કામદેવને તેમણે બ્રહ્માદિ દેવતાઓની સામે જ બાળીને ભસ્મ કરી નાખ્યો. અનંગની પદવીએ પહોંચાડી દીધો. ભગવાન શિવ, બ્રહ્મા વગેરે દેવતાઓના એકમાત્ર કરતા, મેઘરૂપી વૃષભ પર સવારી કરનારા, પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા, સંપૂર્ણ વિશ્વના આશ્રય અને જગતની રક્ષા માટે દિવ્ય મણિ છે. બેટા, તમે તેમના શરણે જાઓ. આ પ્રમાણે માતા પિતાની આજ્ઞા લઈને માર્કંડેયજી દક્ષિણ સમુદ્રના તટ પર ચાલ્યા ગયા અને ત્યાં વિધિપૂર્વક પોતાના જ નામે એક શિવલિંગ સ્થાપિત કર્યું. ત્રણેય સમય સ્નાન કરીને તેઓ ભગવાન શિવની પૂજા કરતા અને પૂજાના અંતમાં સ્તોત્ર વાંચીને નૃત્ય કરતા હતા. તે સ્તોત્રથી એક જ દિવસમાં ભગવાન શંકર સંતુષ્ટ થઈ ગયા. માર્કંડેયજીએ બહુ જ ભક્તિપૂર્વક તેમની પૂજા કરી. જે દિવસે તેમનું આયુષ્ય પૂરું થવાનું હતું તે દિવસે શિવજીની પૂજામાં સંલગ્ન થઈને તેઓ જેવી સ્તુતિ કરવા તૈયાર થયા તે જ સમયે મૃત્યુને સાથે લઈને કાળ તેમને લેવા માટે આવી પહોંચ્યો. તેની ગોળાકાર આંખો લાલ લાલ દેખાતી હતી. સાપ અને વીછી જ તેના રૂંવાટા હતા. મોટી મોટી દાઢોના કારણે તેનું મુખ ભયંકર દેખાતું હતું. તે કાજળ જેવો કાળો હતો. નજીક આવીને કાળે તેમના ગળામાં ફાંસો નાખી દીધો. ગળામાં ફંદો પડી જવાથી માર્કંડેયજીએ કહ્યું, મહામતે કાળ, હું જ્યાં સુધી જગદીશ્વર શિવનું મૃત્યુંજય નામના મહાસ્તોત્રનો પાઠ પૂરો ન કરી લઉં ત્યાં સુધી મારી પ્રતીક્ષા કરો. હું શિવજીની સ્તુતિ કર્યા વિના ક્યાંય જતો નથી, ભોજન અને શયન પણ કરતો નથી. આ મારું સંકલ્પિત વ્રત છે. સંસારમાં જીવન સ્ત્રી રાજ્ય અને સુખ પણ મને એટલા પ્રિય નથી જેટલું આ શિવજીનું સ્તોત્ર પ્રિય છે. જો મેં આ વિષયમાં કોઈ અસત્ય વાત ન કરી હોય તો આ સત્યના પ્રભાવથી ભગવાન મહેશ્વર મારા પર સદા પ્રસન્ન રહે. આ સાંભળીને કાળે માર્કંડેજીને હસતા હસતા કહ્યું, બ્રહ્મન, મને લાગે છે કે તમે પૂર્વકાળથી શાશ્વત વડીલ વૃદ્ધોની વાત સાંભળી નથી, જે મૂળ બુદ્ધિના માનવ આયુષ્યના પ્રથમ ભાગમાં જ ધર્મનું અનુષ્ઠાન કરતો નથી તે વૃદ્ધ થતા સાથીઓથી વિખોટા પડેલા પથિકની જેમ પશ્ચાતાપ કરે છે. 8 મહિનામાં એવો ઉપાય કરી લેવો જોઈએ જેથી વરસાદના 4 મહિના સુખે પસાર થાય. દિવસ હોય ત્યારે જ એ કામ પૂરું કરી લેવું જેથી રાત્રે સુખપૂર્વક ઊંઘી શકાય. પહેલી અવસ્થામાં જ એવું કાર્ય કરી લેવું જેથી વૃદ્ધાવસ્થામાં સુખ મળે. જીવનભર એવું કાર્ય કરતા રહેવું જેથી મૃત્યુ પછી સુખ મળે. જે કાર્ય કાલે કરવાનું હોય તે આજે જ કરી લેવું. જે મધ્યાહ્ને કરવાનું હોય તે સવારે જ કરી લેવું. કાળે વાતની પ્રતીક્ષા કરતો નથી કે આ વ્યક્તિનું કામ પૂરું થાય છે કે નહીં. આ કાર્ય કરી લીધું, આ કરવું છે અને આ કાર્ય આંશિક રૂપે થઈ ગયું છે તથા થોડું બાકી છે. આ પ્રકારની ઈચ્છાઓ કરી રહેલા પુરુષને કાળ ઓચિંતો આવીને પકડી લે છે. જેનો કાળ આવ્યો નથી તે સેંકડો બાણોથી વિંધાઈ જવા છતાં મરતો નથી તથા જેનો કાળ આવી પહોંચ્યો છે તે દર્ભના અગ્રભાગના સ્પર્શથી પણ જીવતો રહેતો નથી. હું હજારો ચક્રવર્તી રાજાઓ અને સેંકડો ઇન્દ્રોને પણ મારો ગ્રાસ એટલે કે કોળિયો બનાવી ચૂક્યો છે. તેથી આ બાબતમાં તમારે ક્રોધ કરવો ન જોઈએ. જેનો પ્રયાસ કદી વિફળ થતો નથી તે કાળના ઉપરુક્ત વચન સાંભળીને શિવજીની સ્તુતિમાં તત્પર રહેનારા માર્કંડેજીએ કહ્યું, કાળ, ભગવાન શિવની સ્તુતિમાં વ્યસ્ત પુરુષના કાર્યમાં જે લોકો વિઘ્ન નાખે છે તે શીઘ્ર નષ્ટ થઈ જાય છે. તેથી હું તમને રોકું છું. જેમ રાજાના સેવક ઉપર રાજા જ શાસન કરી શકે છે બીજો કોઈ નહીં, તે જ પ્રમાણે શિવજીના ભક્તોનું પરમેશ્વર શિવ જ શાસન કરી શકે છે. ભગવાન શંકરના સેવકો પર્વતોને પણ ચૂર્ણ કરી નાખે છે, સમુદ્રને પણ પી જાય છે તથા પૃથ્વી અને અંતરિક્ષને પણ હલાવી નાખે છે. એટલું જ નહીં, તે બ્રહ્મા અને ઇન્દ્રને પણ તણખલા જેવા સમજે છે. ભલા તેમના માટે ક્યું કાર્ય અસંભવ છે? ભગવાન શિવના ભક્તો પર મૃત્યુ, બ્રહ્મા, યમરાજ, યમદૂત અને બીજા કોઈ પણ પોતાનો પ્રભાવ દેખાડી શકતા નથી. હે કાળ, તમે શું વિદ્વાન પુરુષોનું આ વચન સાંભળ્યું નથી કે શિવભક્ત પર ક્યાંય પણ આપત્તિ આવતી નથી? બ્રહ્મા વગેરે બધા દેવતા ક્રોધિત થઈ જાય તો પણ તે તેમને મારવાની શક્તિ ધરાવતા નથી. માર્કંડેજી આ પ્રમાણે સ્પષ્ટ સંભળાવી દેતા કાળ તેમની સામે આંખો ફાડીને જોવા લાગ્યા. જાણે ત્રણે લોકને હમણાં જ ગળી જશે. તેઓ ક્રોધિત થઈને બોલ્યા, ઓ દુર્બુદ્ધિ બ્રાહ્મણ, ગંગાજીમાં જેટલા રેતીના કણ છે એટલા બ્રહ્માઓનો આ કાળે સંહાર કરી નાખ્યો છે. આ વિશે વધારે કહેવાની શી જરૂર છે? મારું બળ અને પરાક્રમ જુઓ, હું તમને મારો ગ્રાસ બનાવું છું. તમે અત્યારે જેના દાસ બની બેઠા છો તે મહાદેવ મારાથી તમારી રક્ષા કરે તો ખરા. વશિષ્ઠજી કહે છે, રાજન, જેમ રાહુ ચંદ્રને ગ્રસી લે છે તે જ પ્રમાણે ગર્જના કરતા રહીને કાળે મહામુનિ માર્કંડેયજીને અટપૂર્વક ગ્રસવાનો આરંભ કર્યો. તે જ સમયે પરમેશ્વર શિવજી તે લિંગમાંથી પ્રગટ થઈ ગયા. તેમની અવસ્થા, તેમનું રૂપ બધું જ અવર્ણનીય હતું. મસ્તક પર અર્ધચંદ્રાકાર મુગટ શોભી રહ્યો હતો. હોકારા સાથે મેઘ જેવી પ્રચંડ ગર્જના કરીને તેમણે તરત મૃત્યુની છાતીમાં લાત મારી. મૃત્યુદેવ તેમના ચરણ પ્રહારથી દૂર જઈને પડ્યા. ભયંકર આકૃતિના કાળને દૂર પડેલો જોઈ માર્કંડેયજીએ ફરી તે સ્તોત્રથી ભગવાન શંકરનું સ્તવન કર્યું. કૈલાસવર જેમનું નિવાસ ગુરુ છે, જેમણે મેરુગીરીનું ધનુષ્ય, નાગરાજ વાસુકીની પ્રત્યંચા અને ભગવાન વિષ્ણુને અગ્નિમય બાણ બનાવીને તત્કાલ જ દૈત્યોના ત્રણે પુરોને દગ્ધ કરી નાખ્યા હતા. સંપૂર્ણ દેવતા જેમના ચરણોની વંદના કરે છે તે ભગવાન ચંદ્રશેખરનું હું શરણ લઉં છું. યમરાજ મને શું કરશે? મંદાર, પારિજાત, સંતાન, કલ્પવૃક્ષ અને હરિચંદના 5 દિવ્ય વૃક્ષોના પુષ્પ વડે સુગંધિત યુગલ ચરણ કમળ જેમની શોભા વધારે છે, જેમણે પોતાના લલાટના નેત્રથી પ્રગટેલી આગની જ્વાળાથી કામદેવના શરીરને ભસ્મ કરી નાખેલો, જેમનો શ્રીવિગ્રહ સદા ભસ્મથી વિભૂષિત રહે છે, જે ભવ સર્વની ઉત્પત્તિના કારણ હોવા છતાં પણ ભવ સંસારના નાશક છે તથા જેમનો કદી વિનાશ નથી થતો, તે ભગવાન ચંદ્રશેખરનું હું શરણ લઉં છું. યમરાજ મને શું કરશે? જે મદમસ્ત ગજરાજના ચામડાની ચાદર ઓઢેલા પરમ મનોહર દેખાય છે, બ્રહ્મા અને વિષ્ણુ પણ જેમના ચરણ કમળોની પૂજા કરે છે, તથા જે દેવતાઓ અને સિદ્ધોની નદી ગંગાના તરંગોથી ભીંજાયેલી શીતળ જટા ધારણ કરે છે, તે ભગવાન ચંદ્રશેખરનું હું શરણ લઉં છું. યમરાજ મને શું કરશે? જે મના કાનોમાં ફેણ ચડાવેલા સર્પરાજ કુંડળનું કામ આપે છે, જે વૃષભ પર સવારી કરે છે, નારદ વગેરે મુનીશ્વર જેમના વૈભવની સ્તુતિ કરે છે, જે સમસ્ત ભુવનના સ્વામી અંધકાસુરનો નાશ કરનારા, આશ્રિતોને માટે કલ્પવૃક્ષ સમાન અને યમરાજને પણ શાંત કરનારા છે, તે ભગવાન ચંદ્રશેખરનું હું શરણ લઉં છું. યમરાજ મને શું કરશે? જે યક્ષરાજ કુબેરના સખા ભગદેવતાની આંખ ફોડનારા અને સર્પોના આભૂષણ ધારણ કરનારા છે, જેમના શ્રી વિગ્રહના સુંદર ડાબા ભાગને ગિરિરાજ કિશોરી ઉમાએ સુશોભિત કરી રાખ્યું છે, કાલકૂટ વિષ પીવાના કારણે જેમનો કંઠ ભાગ નીલા રંગનો દેખાય છે, જેમના એક હાથમાં ફરસી અને બીજા હાથમાં મૃગ રહેલો છે, તે ભગવાન ચંદ્રશેખરનું શરણ લઉં છું. યમરાજ મને શું કરશે? જે જન્મ મરણના રોગથી ગ્રસ્ત પુરુષ માટે ઔષધ રૂપ છે, સમસ્ત આપત્તિઓનું નિવારણ અને દક્ષ યજ્ઞનો વિનાશ કરનારા છે, સત્વ વગેરે ત્રણેય ગુણ જેમના સ્વરૂપ છે, જે ત્રણ નેત્ર ધારણ કરે છે, ભોગ અને મોક્ષ રૂપી ફળ આપે છે તથા સંપૂર્ણ પાપોનો સંહાર કરે છે, તે ભગવાન ચંદ્રશેખરનું હું શરણ લઉં છું. યમરાજ મને શું કરશે? જે ભક્તો પર દયા કરનારા છે, પોતાની પૂજા કરનાર ભક્તને માટે અક્ષય નિધિ હોવા છતાં પણ જે સ્વયં દિગંબર રહે છે, જે બધા ભૂતોના સ્વામી, પરાત્પર, અપ્રમેય અને ઉપમા રહિત છે, પૃથ્વી, જળ, આકાશ, અગ્નિ અને ચંદ્રમા દ્વારા જેમનો શ્રી વિગ્રહ સુરક્ષિત છે, તે ભગવાન ચંદ્રશેખરનું હું શરણ લઉં છું. યમરાજ મને શું કરશે? જે બ્રહ્મા રૂપે સંપૂર્ણ વિશ્વનું સર્જન કરે છે, વિષ્ણુ રૂપે વિશ્વનું પાલન કરે છે અને અંતમાં સંપૂર્ણ પ્રપંચનો સંહાર કરે છે, સંપૂર્ણ લોકોમાં જેમનો નિવાસ છે તથા જે ગણેશજીના પાર્ષદોથી ઘેરાયેલા રહી રાત દિવસ જાત જાતની ક્રીડા કર્યા કરે છે, તે ભગવાન ચંદ્રશેખરનું હું શરણ લઉં છું. યમરાજ મને શું કરશે? રૂ એટલે દુઃખને દૂર કરવાને કારણે જેમને રુદ્ર કહે છે, જે જીવરૂપી પશુઓનું પાલન કરવાથી પશુપતિ સ્થિર હોવાથી, સ્થાણું ગળામાં નીલ રંગ ધારણ કરવાથી નીલકંઠ અને ભગવતી ઉમાના સ્વામી હોવાથી ઉમાપતિ નામ ધારણ કરે છે, તે ભગવાન શિવને હું મસ્તક ઝુકાવીને પ્રણામ કરું છું. મૃત્યુ મને શું કરી લેશે? જેમના કંઠમાં કાળો ડાઘ છે, જે કલામૂર્તિ, કાલાગ્નિ સ્વરૂપ અને કાલના નાશક છે, તે ભગવાન શિવને હું મસ્તક ઝુકાવીને પ્રણામ કરું છું. મૃત્યુ મારું શું કરી લેશે? જેમનો કંઠ નીલ અને નેત્ર વિકરાળ હોવા છતાં પણ તે અત્યંત નિર્મળ અને ઉપદ્રવ રહિત છે, તે ભગવાન શિવને હું મસ્તક ઝુકાવીને પ્રણામ કરું છું. મૃત્યુ મારું શું કરી લેશે? જે વામદેવ, મહાદેવ, વિશ્વનાથ અને જગદગુરુ નામ ધારણ કરે છે, તે ભગવાન શિવને હું મસ્તક ઝુકાવીને પ્રણામ કરું છું. મૃત્યુ મારું શું કરી લેશે? જે દેવતાઓના પણ આરાધ્ય દેવ, જગતના સ્વામી અને દેવતાઓ પર પણ શાસન કરવાવાળા છે, તે ભગવાન શિવને હું મસ્તક ઝુકાવીને પ્રણામ કરું છું. મૃત્યુ મારું શું કરી લેશે? જે અનંત, અવિકારી, શાંત, રુદ્રાક્ષધારી અને સર્વના દુઃખોનું હરણ કરવાવાળા છે, તે ભગવાન શિવને હું મસ્તક ઝુકાવીને પ્રણામ કરું છું. મૃત્યુ મારું શું કરી લેશે? જે પરમાનંદ સ્વરૂપ, નિત્ય તથા કેવલ્ય પદ મોક્ષની પ્રાપ્તિના કારણ છે, તે ભગવાન શિવને હું મસ્તક ઝુકાવીને પ્રણામ કરું છું. મૃત્યુ મારું શું કરી લેશે? જે સ્વર્ગ અને મોક્ષના દાતા તથા સર્જન, પાલન અને સંહાર કરતા છે, તે ભગવાન શિવને હું મસ્તક ઝુકાવીને પ્રણામ કરું છું. મૃત્યુ મારું શું કરી લેશે? વશિષ્ઠજી કહે છે, માર્કંડેયજી દ્વારા કરવામાં આવેલા આ સ્તોત્રનો જે ભગવાન શંકરની સામે પાઠ કરશે, તેને મૃત્યુથી ભય થશે નહીં. આ હું સત્ય સત્ય કહું છું. બુદ્ધિમાન માર્કંડેય આ પ્રમાણે સ્તુતિ કરવાથી મહાદેવજીએ તેમને અનેક કલ્પો સુધીનું અસીમ આયુષ્ય આપ્યું. આ પ્રમાણે દેવાધિદેવ મહાદેવજીના પ્રસાદથી અમરત્વ પ્રાપ્ત કરીને મહા તેજસ્વી માર્કંડેયજી અનેક વાર અનેકવાર પ્રલયના દ્રશ્ય જોયા છે. વરદાન મળ્યા પછી મહામુનિ માર્કંડે પુનઃ પોતાના આશ્રમમાં આવીને માતા પિતાને પ્રણામ કર્યા. પછી માતા પિતાએ પણ પુત્રને અભિનંદન આપ્યા. તે પછી માર્કંડેજી તીર્થયાત્રામાં પ્રવૃત્ત થઈને સદા પૃથ્વી પર વિચરવા લાગ્યા. યમરાજ પણ ભગવાન શંકરની સ્તુતિ કરીને પોતાના લોકમાં ચાલ્યા ગયા. હે રાજન, મૃગશૃંગ મુનિ સદા માઘ સ્નાન કર્યા કરતા હતા. તેના પ્રભાવથી તેમના સંતાનો આ રીતે ભાગ્યશાળી થયા. અધ્યાય 94 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.